श्री जगदम्बिकाय नमः। श्रीमद् देवी भागवत स्कंद 11 अध्याय पहलो बीजो सदाचार नु वर्णन। नारदे कह्यु, भगवान हे भूत भविष्यना ईश्वर नारायण सनातन, आपे भगवती जगदम्बाना परम अद्भुत उत्तम चरित्रनु वर्णन कर्यु। देवताओनु कार्य संपन्न करवा माटे भगवतीना प्रादुर्भावनी कथाओ कही। भगवतीनी कृपाथी देवताओने तेमनो अधिकार प्राप्त थयो ए प्रसंग पण कह्यो। प्रभु जे सदाचारथी प्रसन्न थईने भगवती सदा भक्तोनी रक्षा करे छे ते हवे हूँ सांभळवा इच्छू छू, कृपा करी कहो। भगवान नारायण कहे छे, तत्वज्ञानी नारद सांभळो, हवे हूँ सदाचारनु क्रमशः वर्णन करू छू। जेना अनुष्ठानथी देवी प्रसन्न थई जाय छे, ब्राह्मणे जेनु दररोज सवारे उठीने पालन करवानु छे ते सदाचारनु वर्णन करीश। सूर्योदय थी सूर्यास्त सुधी ब्राह्मणे धर्म साधन में सत्कर्म में जोड़ायेला रहेवू जोईए, कारण के माता पिता पुत्र स्त्री अने भाई बंधु कोई पण आत्मा ने मदद करी शकता नथी, मात्र एक धर्म ज सहायता करवामां साथ आपे छे। आत्मेव न सहा यार्थाय पिता माता च तिष्ठति, न पुत्र दारा न ज्ञाति धर्म स्तिष्ठति केवलम। તેથી દરેક સાધનથી સ્કંદ 11 પહેલા અધ્યાયમાં 7 શ્લોક હતો, તેથી દરેક સાધનથી પોતાના સહાયક ધર્મનું અનુકરણ કરવું, ધર્મની સહાયતાથી મનુષ્ય મોટા દુઃખ અને અજ્ઞાનને દૂર કરી શકે છે। આચારને જ પ્રથમ ધર્મ કહ્યો છે, આ વાત શ્રુતિ સ્મૃતિમાં સિદ્ધ છે। તેથી આ જગતમાં આવીને બ્રાહ્મણે પોતાના કલ્યાણાર્થે હંમેશા સદાચાર સંપન્ન રહેવું જોઈએ। આચારથી જ આયુષ્ય સંતાન તથા અખૂટ અન્નની ઉપલબ્ધિ થાય છે। આચાર સમસ્ત પાપોનો નાશ કરે છે। મનુષ્ય માટે આચારને પરમ ધર્મ માનવામાં આવ્યો છે। આચારવાન પુરુષ આ લોકમાં સુખ ભોગવીને પરલોકમાં પણ સુખી બને છે। આચારા લભતે ચાયુરાચારા લભતે પ્રજાહા આચારદ અન્નમક્ષ યમાચારો હંતિ પાતકમ, આચારઃ પરમો ધર્મો નૃણામ કલ્યાણકારકઃ ઇહલોકે સુખી ભૂત્વા પરત્ર લભતે સુખમ સુખમ। સ્કંદ 11 અધ્યાય પહેલો શ્લોક 10-11। ધર્મમય આચાર મહાન દીપક રૂપે મુક્તિનો માર્ગ બતાવે છે। આચારથી જ ગૌરવ વધે છે અને આચાર જ મનુષ્યને સત્કર્મી બનાવે છે। કર્મથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે એવું મનુનું વાક્ય છે। આચાર બધા ધર્મોમાં શ્રેષ્ઠ હોવાથી તે પરમ તપ કહેવાય છે, એને જ્ઞાન પણ કહે છે। આચારથી જ સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે। આચાર બે પ્રકારનો છે, શાસ્ત્રીય અને લૌકિક। પોતાનું શુભ ઈચ્છનારે એ બંનેનું પાલન કરવું જોઈએ, એમાંથી કોઈ એકનો પણ ત્યાગ કરવો યોગ્ય નથી। સત્પુરુષોએ ગ્રામ ધર્મ જાતિ ધર્મ દેશ ધર્મ અને કુલ ધર્મ બધાનો આદર કરવો જોઈએ। મુનિ આમાંથી કોઈ પણ ધર્મનું ઉલ્લંઘન કરવું યોગ્ય નથી, કારણ કે દુરાચારી પુરુષ લોકોમાં નિંદાપાત્ર ગણાય છે, તેને હંમેશા કષ્ટ ભોગવવા પડે છે। વ્યાધિ ક્યારેય તેનો પીછો છોડતી નથી। અર્થ અને ધર્મથી વિમુખ હોય તેવા કામનો ત્યાગ કરવો જોઈએ। જો ધર્મ પણ દુઃખરૂપ પરિણામવાળો તથા લોકમાં દ્વેષપાત્ર થતો હોય તો તેનો પણ ત્યાગ કરવો। નારદજીએ કહ્યું, મુનિવર જગતમાં અનેક પ્રકારના શાસ્ત્રો છે, ક્યાં આધારે નિર્ણય કરવો, અને ધર્મ માર્ગમાં નિર્ણાયક કેટલા પ્રમાણ છે એ કહેવાની કૃપા કરો। ભગવાન નારાયણ કહે છે, નારદ, શ્રુતિ અને સ્મૃતિ આ બંને આંખો છે, પુરાણ હૃદય છે, આ ત્રણેય શાસ્ત્રોની વાણી એ જ ધર્મ છે, એ સિવાય કોઈની નહીં. જો આ ત્રણેયમાં પરસ્પર ભેદ હોય તો આવી સ્થિતિમાં શ્રુતિ વચનને પ્રમાણ માનવું જોઈએ. શ્રુતિ સ્મૃતિ બંનેમાં વિરોધાભાસ હોય તો સ્મૃતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો શ્રુતિ જ બે વાતનું સમર્થન કરતી હોય તો તે બંને ધર્મ માનવા જોઈએ. જો સ્મૃતિમાં બે પ્રકારની વાત જોવા મળે તો ત્યાં બંને વિષયની અલગ અલગ કલ્પના કરવી જોઈએ. બધા પુરાણો વેદોના સિદ્ધાંત પ્રમાણે નથી, પરંતુ તેમાં ક્યાંક ક્યાંક તંત્ર પણ જોવા મળે છે. ઋષિઓ જેને ધર્મ કહે છે તેને જ ધર્મ માનવો જોઈએ, એ સિવાયનાને ધર્મ માનવો યોગ્ય નથી. જો તંત્ર વેદ સાથે સહમત હોય તો તેની પ્રામાણિકતામાં કોઈ સંદેહ નથી. જે શ્રુતિથી તદ્દન વિરુદ્ધ છે તેને પ્રમાણ માની શકાય નહીં. ખરી રીતે જોતા વેદો જ ધર્મ માર્ગના પ્રમાણ છે. તેથી વેદોનું અવિરોધી એટલે કે સમર્થક જે કાંઈ છે તે જ પ્રમાણ છે. જે વેદોક્ત ધર્મનો ત્યાગ કરીને બીજાને પ્રમાણ માનીને વ્યવહાર કરે છે તેને શિક્ષા આપવા માટે યમલોકમાં અનેક નરક કુંડો બનેલા છે. તેથી સારી રીતે પ્રયત્નપૂર્વક વેદોક્ત ધર્મનો જ આશ્રય કરવો જોઈએ. જે લોકો મનુષ્યને નિંદિત શાસ્ત્રનો ઉપદેશ કરે છે તેમને ઊંધા મસ્તકે નરકમાં વાસ કરવો પડે છે. તેથી મનુષ્ય વેદોક્ત સદધર્મનું જ સદા પાલન કરે. વારંવાર સાવધાનીપૂર્વક પુરુષે સ્વયં વિચાર કરવો જોઈએ કે આજે મારા દ્વારા શું શું કાર્ય થઈ ગયું, મેં કોને શું આપ્યું અને શું અપાવ્યું, અથવા વચનથી પણ કોઈને શી મદદ કરી, અનેક પાપોમાંથી ક્યું પાપ કર્યું. બધા જ પાપ અતિ દારૂણ છે, ક્યાંક એમાં હું ફસાઈ તો ગયો નથી ને. રાત્રિના ચોથા પહોરમાં ઉઠીને બ્રહ્મનું વિરાસનમાં બેસીને ધ્યાન કરવું જોઈએ. થોડા ઊંચા કરેલા મુખને બરાબર સ્થિર રાખી હડપચીને છાતી સાથે અડકાડી આંખો બંધ કરી સત્વગુણમાં સ્થિતિ કરી દાંત સાથે દાંત ન અડકે તેમ જીભને તાળવામાં સ્થિર રાખી અત્યંત સ્થિર થવું. મુખને બંધ ન કરવું, મનને શાંત રાખવું, બધી ઇન્દ્રિયોને વશમાં રાખવી. આસન બહુ નીચું ન હોય અને બહુ ઊંચું પણ ન હોય. આસન પર બેઠેલા મનુષ્ય બે ગણા કે ત્રણ ગણા પ્રાણાયામ કરવા અને પછી હૃદયમાં બિરાજેલા ભગવાનનું પવન વિનાના સ્થિર દીવાની જેમ ધ્યાન કરવું. વિવેકી મનુષ્ય મનમાં એવી ધારણા કરવી કે મારા હૃદયમાં અવશ્ય ભગવાન બિરાજમાન છે. પ્રાણાયામ છ પ્રકારના છે, સધુમ વિધુમ સગર્ભ અગર્ભ સલક્ષ્ય તથા અલક્ષ્ય. આ પ્રાણાયામમાં પણ રેચક પૂરક અને કુંભક ત્રણ પ્રકાર છે. પ્રાણાયામ વર્ણ ત્રયાત્મક અર્થાત પ્રણવ સ્વરૂપ છે. પ્રણવને જ પરમાત્માનું સ્વરૂપ કહ્યું છે, એ જ તન્મય પ્રાણાયામ પણ છે. ઈડા નાડીથી વાયુને ઉપર ખેંચીને ઉદરમાં પૂરી રીતે રોકી રાખો. પછી બીજી એટલે કે પિંગલા નાડીથી ધીરે ધીરે 16 માત્રામાં ભરેલા વાયુને છોડવો. નારદ, આ રીતે પ્રાણોના શ્વાસના નિગ્રહને જ સધુમ પ્રાણાયામ કહે છે. મૂલાધાર લિંગ નાભી હૃદય કંઠ અને ભૂમધ્ય આ 6 સ્થાનોમાં ચતુર્દલ ષડદલ દશદલ દ્વાદશ દલ ષોડશ દલ અને દ્વિદલ કમળ છે. આ કમળોના પાંદડા પણ દક્ષિણ ક્રમથી બધા વર્ણો રહેલા છે, એ બ્રહ્મ સ્વરૂપ છે, તેમને હું પ્રણામ કરું છું. આવી ભાવના કરવી જોઈએ. જે મૂલાધારમાં રહેલા 4 દલવાળા અરુણ કમળ પર બિરાજમાન રજોગુણ યુક્ત માયા બીજના ચિહ્નવાળા તથા કમળ તંતુ જેવા સૂક્ષ્મ સ્વરૂપા છે, સૂર્ય બિંદુ જેમનું મુખ છે તથા અગ્નિ અને ચંદ્રમા જેમના સ્તન છે, એવી કુંડલીની સ્વરૂપા ભગવતી શ્રી જગદંબા જો ચિત્તમાં એકવાર પણ વસી જાય તો મનુષ્ય જીવન મુક્ત થઈ જાય છે. એ દેવી જ સ્થિતિ છે, એ જ ગતિ છે, એ જ યાત્રા ગંતવ્ય છે, એ જ મતિ બુદ્ધિ છે, એ જ ચિંતન રૂપ છે, એ જ સ્તુતિ રૂપ છે અને એ જ વાણી છે. હે દેવી, હું સર્વાત્મા છું, હું જે સ્તુતિ કરું છું તે આપની પૂજા છે, હું આપનું સ્વરૂપ જ છું, બીજું કાંઈ નથી. હું જ બ્રહ્મ છું, મારામાં લેશ માત્ર પણ શોક મોહ પ્રવેશી શકતો નથી, હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. આ પ્રમાણે પોતાના આત્મામાં ભાવના કરવી, અહમ દેવી ન ચ અન્યો અસ્મિ, બ્રહ્મે વાહમ ન શોક ભાક, સચ્ચિદાનંદ રૂપો અહમ, સ્વાત્માન મિતિ ચિંતયેત. સ્કંદ 11મો અધ્યાય 1લો શ્લોક 46. જે પ્રથમ પ્રયાણ એટલે કે બ્રહ્મરંધ્ર રૂપ સ્થાન તરફ પ્રથમ જતી વેળા વીજળી જેવી પ્રકાશથી અને મૂલાધાર તરફ પાછા આવતા પણ અમૃત જેવી છે, તથા અંતિમ પ્રયાણમાં સુષુમ્ના નાડીમાં સંચાર કરે છે, તે આનંદ સ્વરૂપિણી ભગવતી કુંડલીની હું શરણે જાઉં છું. ત્યાર પછી પોતાના બ્રહ્મરંધ્રમાં ઈશ્વર રૂપ ગુરુનું ધ્યાન કરવું અને માનસિક ઉપચારોથી પૂજન કરવું. સાધકે મનને વશ કરીને આ મંત્રથી ગુરુદેવની પ્રાર્થના કરવી. ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે, ગુરુ જ દેવતા છે અને ગુરુ જ મહેશ્વર છે, તેથી તે ગુરુદેવને નમસ્કાર હો. ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર, ગુરુરેવ પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. સ્કંદ 11મો અધ્યાય 1લો શ્લોક 49મો. ભગવાન નારાયણ કહે છે, નારદ, વેદનો તેના 6 અંગો સાથે અભ્યાસ કર્યો હોય તો પણ આચારહીન મનુષ્યને તે પવિત્ર કરી શકતા નથી. આવા આચારહીન મનુષ્યને જેમ પાંખો આવ્યા પછી પક્ષીઓ માળાને છોડી દે છે, તેમ વેદો મૃત્યુ વખતે તેમને ત્યજી દે છે. વિદ્વાન પુરુષે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પોતાના સંપૂર્ણ સદાચારનું પાલન કરવું, રાત્રિના 4થા પહોરમાં વેદાભ્યાસ કરવો એ પરમ ધર્મ છે. પછી થોડો સમય પોતાના ઈષ્ટદેવનું ચિંતન કરવું. યોગીઓએ વેદ પાઠને બદલે પૂર્વોક્ત પ્રકારે 6 ઘડી સુધી બ્રહ્મનું ધ્યાન કરવું, જેથી જીવ અને બ્રહ્મની નિરંતર એકતા થઈ જાય. નારદ, આવો પુરુષ તરત જ જીવન મુક્ત થઈ જાય છે. રાત્રિના અંતમાં 55 ઘડી પછીનો ઉષઃકાળ છે, 57 ઘડી પછીનો અરુણોદય કાળ છે અને બાકીનો સૂર્યોદય કાળ કહેવાય છે. શ્રેષ્ઠ બ્રાહ્મણે નૈઋત્ય દિશામાં બાણ જેટલું દૂર જઈ શકે તેનાથી આગળ જઈને મળમૂત્રનો ત્યાગ કરવો. બ્રાહ્મણે બ્રહ્મચર્ય આશ્રમમાં મળમૂત્રનો ત્યાગ કરતા યજ્ઞોપવિતને પોતાના કાન પર ચડાવી, વાનપ્રસ્થ અને ગૃહસ્થ માટે યજ્ઞોપવિતને ગળામાં વીંટી પાછળ વાંસામાં લટકાવી. આવો સાધારણ નિયમ છે. ઘાસથી ત્યાંની જમીનને ઢાંકી દેવી. માથાને કપડાથી ઢાંકી દેવું. મૌન રાખવું. દોડવાના કારણે વધારે શ્વાસ ચાલતો હોય તો તે સમયે શૌચ માટે ન બેસવું. ખેડેલી જમીન જળમાં ચિતાના સ્થાન પર, પર્વત પર ખંડેર થઈ ગયેલા દેવ મંદિરના સ્થાનમાં તથા સાપના દર પાસે અને લીલા ઘાસ પર મળમૂત્રનો ત્યાગ ન કરવો. અનેક જીવ જંતુવાળા ખાડામાં, લોકોને ચાલવાના રસ્તા પર, બંને સંધ્યા સમયે જપ ભોજન અને દાંતણ કરતી વખતે મળમૂત્રનો ત્યાગ કરવો અનુચિત છે. દેવ કાર્ય, પિતૃ કાર્ય, પાણીનો જરો, મૈથુન વખતે અથવા ગુરુની સમીપમાં મળમૂત્રનો ત્યાગ ન કરવો. શૌચ કરતા પહેલા આ મંત્ર બોલવો. દેવતા, ઋષિ, પિશાચ, ઉર્ગ, નાગ અને રાક્ષસ, સર્વભૂત પિશાચ અહીંથી ચાલ્યા જવાની કૃપા કરે, કારણ કે હું અહીં મળ ત્યાગ કરવા ઈચ્છું છું. દેવતા, ઋષય, સર્વે પિશાચોર, ગરા પિશાચોર, રાક્ષસાહા, ઇતો ગચ્છંતુ ભૂતાની બહિર્ભૂમિમ, કરોમ્યહમ, કરોમ્યહમ. આવી પ્રાર્થના કર્યા પછી શૌચ કરવું. મળમૂત્રનો ત્યાગ કરતા વાયુ, અગ્નિ, બ્રાહ્મણ, સૂર્ય, જળ અને ગાય પર નજર ન કરવી. દિવસે ઉત્તર તરફ અને રાત્રે દક્ષિણ તરફ મુખ રાખીને મળમૂત્રનો ત્યાગ કરવો. ત્યારબાદ તેને ઘાસ અથવા પાંદડાથી ઢાંકી દેવો. પાત્રમાં પાણી લઈને મળ સાફ કરવો. શુદ્ધિ માટે કિનારાની માટી લેવી. બ્રાહ્મણે સફેદ, ક્ષત્રિય લાલ, વૈશ્ય પીળી અને શુદ્રે કાળી માટી લેવી જોઈએ. અથવા જે દેશમાં જે મળી શકે તે માટીથી કામ ચલાવી લેવું. પરંતુ પાણીની અંદરથી, ઘરના દેવ મંદિરમાંથી, ઉદયવાળી જમીનમાંથી, ઉંદરના દરમાંથી તથા શૌચ કર્યું હોય તેની પાસેની આ પાંચ પ્રકારની માટી ન લેવી. મૂત્ર ત્યાગ કરતા શૌચ કર્યા પછી બે ગણી તથા મૈથુન કર્યા પછી ત્રણ ગણી જનેન્દ્રિયની શુદ્ધિ કરવાનું વિધાન છે. મૂત્ર ત્યાગ કર્યા પછી લિંગમાં એક વાર અને બંને હાથોમાં ત્રણ ત્રણ વાર માટી લગાડવી, આને મૂત્ર શૌચ કહ્યું છે. મળ શૌચમાં આ ક્રિયાઓ બે ગણી કરવી જોઈએ. મળ ત્યાગ પછી શુદ્ધિ માટે લિંગમાં બે વાર, ગુદામાં પાંચ વાર તથા બંને હાથોમાં અગિયાર વાર માટીથી ધોવાનું વિધાન છે. શૌચ કર્યા પછી પ્રથમ ડાબો પગ અને પછી જમણો પગ ધોવો જોઈએ. દરેક પગમાં ચાર ચાર વખત માટી લગાડીને ધોવા જોઈએ. આ શૌચ શુદ્ધિનો નિયમ ગૃહસ્થો માટે છે. બ્રહ્મચારી આથી બે ગણી, વાનપ્રસ્થે ત્રણ ગણી અને સંન્યાસીએ ચાર ગણી માટી લેવાનું વિધાન છે. સંન્યાસીઓએ દરેક વખત આમળા જેટલી માટી લેવી જોઈએ. આનાથી ઓછી ક્યારેય ન લેવી. આ નિયમ દિવસે શૌચ કરવા માટેનો છે. રાત્રિ શૌચ સમય આનાથી અડધાને જ પૂર્ણ શુદ્ધિ માનવામાં આવે છે. રોગી માટે તેનાથી અડધો, પ્રવાસી માટે તેનાથી પણ અડધો નિયમ છે. સ્ત્રીઓ, અશક્ત માણસો, બાળકો માટે શૌચ કર્મમાં માટી વગેરે લગાડવાની સંખ્યાનો કોઈ નિયમ નથી. તેમની શુદ્ધિ દુર્ગંધ ન રહે ત્યાં સુધી સાફ કરવાનો નિયમ છે. જ્યાં સુધી દુર્ગંધ દૂર ન થાય ત્યાં સુધી માટી લગાડવી જોઈએ. બધા જ વર્ણો માટે આ સામાન્ય નિયમ છે એમ ભગવાન મનુ મહારાજે કહ્યું છે. શૌચ ડાબા હાથે સાફ કરવું, જમણો હાથ શૌચ માટે વાપરવો અનુચિત છે. નાભીથી નીચે ડાબા હાથથી અને ઉપરના ભાગમાં જમણા હાથથી કાર્ય કરવું જોઈએ. બ્રાહ્મણો માટે આ શૌચ કર્મનું પાલન કરવું અનિવાર્ય છે. બુદ્ધિમાનોએ મળમૂત્રનો ત્યાગ કરતા પાણીનું પાત્ર હાથમાં ન રાખવું. કદાચ આળસ અથવા મોહવશ આ શૌચ કર્મનું પાલન થઈ શકે ત્યારે તેના પ્રાશ્ચિત રૂપે ત્રણ રાત્રિ સુધી માત્ર જળપાન કરીને રહેવું અથવા ગાયત્રી જપ કરવા, ત્યારે તેની શુદ્ધિ થાય છે. દેશકાળ, દ્રવ્ય શક્તિ અને પોતાની યોગ્યતા અને સગવડ વગેરે બધું જાણીને શૌચ કરવું, એમાં આળસ કરવું નહીં. મળ ત્યાગ કર્યા પછી શુદ્ધિ માટે બાર વખત કોગળા કરવા જોઈએ. મૂત્ર ત્યાગ કર્યા પછી ચાર વખત કોગળા કરવાનો નિયમ છે. મોઢું નીચે કરીને ધીમેથી પોતાની ડાબી બાજુએ કોગળો કરવો. પછી આચમન કરીને દાંતણ કરવું. કાંટા તથા દૂધવાળા વૃક્ષનું બાર આંગળનું પોલું ન હોય તેવું દાંતણ હોવું જોઈએ. તે હાથની પચરી આંગળી જેટલું જાડું હોવું જોઈએ. દાંત સાફ કરવા માટે પહેલા ચાવીને કુચી બનાવવી જોઈએ. કણજી, ઉમરો, આંબો, કદંબ, લોધર એક પ્રકારનો વૃક્ષ, ચંપો અને બા અને બોરનું વૃક્ષ દાંતણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. દાંતણનો મંત્ર અન્નને પચાવવા માટે તથા વિઘ્ન અવરોધને દૂર કરવા માટે દાંતણના રૂપમાં પધારેલા રાજા સોમ મારા મોઢાને સાફ કરીને તમારા યશ સાથે જોડો. હે વનસ્પતિ, તે રાજા સોમ તમે જ છો. તમે મને આયુષ્ય, બળ, તેજ, પ્રજા, પશુધન, બ્રહ્મ જ્ઞાન અને બુદ્ધિ પ્રદાન કરવાની કૃપા કરો. અન્નાધ્યાય વિહદ જનસે સોમો રાજાય માગ મત સમે મુખમ પ્રક્ષાલયતે યશસા ચ ભગેન ચ આયુર્બલમ યશો વર્ચ પ્રજા પશુ વસુની ચ બ્રહ્મ પ્રજ્ઞામ ચ મેઘામ ન ત્વન્નો દેહી વનસ્પતે. સ્કંદ 11મો અધ્યાય બીજો શ્લોક 37-38-39. જો લાકડાનું દાંતણ મળવું શક્ય ન હોય તો અથવા નિષેધ કરેલી તિથિઓમાં બાર વખત કોગળા કરવાથી દાંતણ કર્યાનો વિધિ પૂરો થઈ શકે છે. પ્રતિપદા અમાસ, છઠ, નોમ, અગિયારસ તથા રવિવારે લાકડાનું દાંતણ કરે છે તેને સૂર્ય પર પ્રહાર કર્યાનું તથા પોતાના કુળનો વિનાશ કરવા જેવું પાપ લાગે છે. જળ દ્વારા પગની શુદ્ધિ કરીને ત્રણ વાર આચમન કર્યા પછી બે વાર મોઢું લૂછું, ત્યાર પછી જળ લઈને અંગૂઠો અને તર્જનીથી બંને નાકના છિદ્રોનો, અંગૂઠો અને અનામિકાથી બંને નેત્રોનો તથા કાનનો તથા કનિષ્ઠિકા અને અંગૂઠાથી નાભીનો તથા હથેળીથી હૃદયનો સ્પર્શ કરવો, પછી બધી આંગળીઓથી માથાનો સ્પર્શ કરવો. અધ્યાય 1-2 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.